ભગવાન આવું કશું કરતા નથી. ભગવાન તો ભગવાન જ છે, છોકરા ગમે છે મારે જુદું રહેવું છે તો વૈરા છોકરા રહે છે તમે રહો, પણ જોખમદારી તમારી પ્રકાશ પ્રકાશ આપીશ કે પ્રકાશ ભગવાન નો, બીજું બધું જી માત્ર નું છે, પોતાની જોખમદારી પોતાનું જ પ્રોજેક્શન. આપડે વાય દેશ માં વાય જોયેલી કે નહી જોયેલી? વાય વાય દેશ માં વાય માં જઈને તમે બૂમ પાડો ચોર છે તો વાય શું કે એ પ્રોજેક્શન. આપડે વાય ચોર બોલાય એટલે એ ચોર પ્રોજેક્શન નહીં ફળાવે. આપડે રાજા છે ને કેવું આપણને ગમે એવું કરવું છે એટલે તમે અહીંયા આગળ છે. તમારા જ એક્શન રિએક્શન છે, વચ્ચે કોઈ પહેતો જ નથી, હાથ જ ગાતો નથી. જોખમદારી બધી તમારી જ છે, જીવન મરણ નો ખેલ બધો તમારા હાથમાં જ છે. મરવાનું તમારા હાથમાં, જીવવાનું તમારા હાથમાં, જન્મવાનું તમારા. સર્જન બધું તમારા હાથમાં છે, વિસર્જન કુદરત ના હાથમાં છે. સર્જન તો બધું કરે છે, તમારા હાથમાં છે વિસર્જન કુદરત ના હાથમાં. એટલે તમારે જે ખાવું હોય તો ખાઓ, એ તમારા હાથમાં છે. પછી વાયડી ચીજ ખાવ સંદાસ ના ઉતરે એ કુદરત ના હાથમાં હોય. કુદરત તો ત્યાં આગળ હિસાબ ઉતરે છે. આપડે ખાઈએ ખાઈએ વાળી અને પછી કુદરત ને કઈ એટલે આપડો હિસાબ છે. આ વચ્ચે કોઈને ડખો છે નહીં. સાચી વાત જાણીએ તો આપડે ફાયદો છે. તો પછી ભગવાન ને ભજીએ આપડે. ભગવાન નાતા દ્રષ્ટા પરમાનંદી છે, મેં જે યાદ કરે છે તમે જે કરતા હશે. લોકો બારણા વાસી ખોટા કાર્ય બારણા વાસી કરે છે ને લોકો, કે ખુલ્લા બારણા જ કરે છે. એ શું યાદ છે, કોઈ જોનાર નથી મને, પણ એ જ બધી સ્માર્ટ છે બધી. તમારું પ્રોજેક્શન છે માટે કોકની સ્ત્રી તરફ ખરાબ દ્રષ્ટિ કરતા પેલા તમારે વિચાર કરવો છે કે મારી સ્ત્રી પર ખરાબ દ્રષ્ટિ કરે શું થાય. એવો વિચાર કરીને દ્રષ્ટિ બગાડજો. બસ કોઈ સ્ત્રી છોકરીઓ જુએ નહીં, છોકરીઓ પર વિચાર કરે આપણી છોકરીઓ જુએ ત્યાં શું થાય આપણને. એવું વિચાર કરીને કાર્ય કરો તો હિસાબ છે, ગપ્પો નથી આ જગત. એનું ફળ આવશે બધું. વેપાર કરો એકદમ તંગી જાય ને, પુણ્ય ફળ છે બધા અને પાપ ના ફળ. પ્રાર્થ એટલે બે જાતના ફળ, પુણ્ય ના ફળ અને પાપ ના ફળ. લોકોને સુખ આપ્યું હોય તો ક્રેડિટ હશે એટલે પુણ્ય ફળ આવશે. લોકોને દુઃખ આપ્યું હોય તો ડેબિટ થશે, પાપ ના ફળ આવશે. ક્રેડિટ સારું કે ડેબિટ સારું? ક્રેડિટ ઓલવેઝ. ક્રેડિટ હે? ક્રેડિટ સારું. તું તો કદું ડેબિટ તો બંધ થયું લોકોને. ચોપડી નહીં દેતી તારી ભૂલ કરે તે પેલા તમ બીજી વાત પૂછું, આત્મા આત્મા કે જિંદગીમાં જન્મ જ નથી લીધો તો એને એને યોનિમાં કોને નાખો? આત્મા પહેલ વહેલા જિંદગીમાં જન્મ જ નથી લીધો તો આ યોનિમાં નાખો કોને? નાખો ક્યાં પાપ ને ક્યાં પુણ્ય ગયો? ક્યાં પાપ ને ક્યાં પુણ્ય ગયો? નથી એવું કશું થયું નથી. હા આ તમને દેખાય છે એવું એવું કશું નથી થયું. આત્મા બંધાયેલો જ નથી, આત્મા છૂટો જ છે. કોઈ પણ વસ્તુ નવી હોય હે હવે એને પછી પાપ ને પુણ્ય ક્યાંથી થયું? એ તો સીધો સ્વર્ગ માં જોઈએ. એને પછી ધકેલાનું ક્યાં બિલ્લો કરતા માટે કોઈ પણ યોનિમાં ગયો કે નહીં? આપડે શું નામ? મતલબ જયંતિલાલ. જયંતિભાઈ. જયંતિભાઈ એવું નથી. હા તમે તેના આધારે બોલો છો, બુદ્ધિ ના આધારે તમે બોલી રહ્યા છો. આપણને બુદ્ધિ રૂપે સાધન છે તેના આધારે તમે બોલી રહ્યા છો. એ બુદ્ધિ નું સાધન અમુક હદ સુધી બતાડે છે, સમજ પડે ને? અને એની હદની બહાર ની વાત છે આ. એટલે આ તો જગત જ ઈશ્વરે બનાવ્યું નથી. ગોડ હેઝ નોટ ક્રિએટેડ ધીસ વર્લ્ડ એટ ઓલ. ઓનલી સાયન્ટિફિક સર્કમસ્ટન્સીસ એવિડન્સ છે. ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટસેલ્ફ. પઝલ થયેલું છે. આ વિજ્ઞાન થી ઉભો થયેલો પડ્યો છે. તમે સમજ કરી ને તમને સમજાવું દાદા. હા તમે પ્લેન માં થતા ઉપર ગયેલા ને? પ્લેન માં બેસીને આગળ કોઈ જગ્યાએ ગયેલા કે નહીં ગયેલા? પેલા ધુમાડા ઘણા દેખાય છે બધા. ધુમાડા પ્લેન માં ઘણા દેખાય છે. શું દેખાય છે? ઇન્જિન માંથી આપડે વરાળ આપડે પેટ્રોલ છે. એન્જિન ના ધુમાડા હોય ને પાછળ ના એ દેખાય. પ્લેન નું એન્જિન હોય એના ધુમાડા હોય એ દેખાય. વાદળ બરફ છે. એ ધુમાડા છે પાણી છે બરફ છે. ધુમાડા છે. હવે ધુમાડા છે યોગ્ય વાતાવરણ લઈ આવે છે તો પાણી થઈ જાય છે. તૂટી પડે. આ તો વિજ્ઞાન થી છે કે ચાલી ભેગું થઈ જાય ઉપર નીચે વાતાવરણ છે તૂટી પડે. એટલે તમને એમ લાગે કે આ વાયુ તો ગરીબમાં આ વરાતી થઈ ગયો. આ જગત વિજ્ઞાન થી ભૂ થયેલું છે. માણસ જે બને છે આ બધા જીવ માં તો તૈયાર થયા છે. પરમેશન તૈયાર થયા છે. બધા વિજ્ઞાન થી ભૂખેલા. અને કોઈ ઘરના ઘરના કોઈ છે નહીં. આ બુદ્ધિ થી બહારની વાત છે. આત્મા તૂટો જ છે. આત્મા બંધેલો જ નથી. પણ એમ ભાન થવું જોઈએ કે હું બંધાયેલો નથી. આ તો લોક સંજ્ઞા થી હું બંધાયેલો છું એવું એને ભાન થયું છે. એટલે બંધાયા કરે છે. એ જ્ઞાન જ્ઞાની ની સંજ્ઞા થી છૂટી જાય. એટલે કશું કરવાની જરૂર નથી. કરવાથી નથી ઉભું થયું. ખબર ને? આ તો લોક છે નથી. આપડે લોક જે રસ્તે સુખ માં આપડી માન્યતા થઈ. રોંગ બિલીફો ઉભી થઈ ગઈ. શું તમારું નામ? જયંતિ બી. હા જયંતિભાઈ. હું જયંતિ ભાઈ છું. એ સાચી વાત છે? ના. કોણ છો તમે? નામ પાડ્યું છે આપણે. એ તો આપણો નામ પાડ્યો છે. હા નામ પાડ્યું છે. પણ તમે ખરેખર શું છે ના જાણવું છે? જાણવું જોઈએ. હા ત્યાં સુધી તમે જયંતિ ભાઈ છો તો હજી તમે રોંગ બિલીફ છે તમને કે તમારે તો જયંતિ ભાઈ તમારું નામ છે નહીં. કે યુ આર જયંતિ ભાઈ. જયંતિ ભાઈ યોર નેમ. યોર નેમ ઇઝ જયંતિ ભાઈ. નોટ યોર સેલ્ફ ઇઝ જયંતિ ભાઈ. Who are yourself? You don't know that? Huh? You don't know that? No. આપણે વાતો કરતા હોય ને બધા વાતો કરતા હોય ને એમાં હું જાણું કે એક આત્મા છે એક સોલ છું. પણ ખબર નથી હજી. તો પર્સનાલિટી આપણું દેખાવ આપણું સેક્સ ભગવાન દ્રષ્ટિએ નહીં. એવું ભગવાન દ્રષ્ટિએ તો મગજ દે નહીં. There are two viewpoints. Maganbhi is relative viewpoint, Maganbhi. Real viewpoint, he nahi. જગત પઝલ છે એવું લાગે છે ને ગુંચવાડા વાળું તમને ગુંચવાડો ઉભો થાય ખરો ચોક્કસ મગનભાઈ મારું બગાડ્યું એમ કે તમે થાય ખરું થયું હોય તો આપણા હાથે કઈ બગડ્યું હોય તો કે ના ના બન્યું હોય તો કોઈક ને એવું લાગે કે તમે જ કરી છે તો માટે ગુંચવાડો છે આ જગત જ ગુંચવાડો ધ વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટસેલ્ફ ગુંચવાડો બહુ થયેલો છે એક વખત ગુંચવાડો સોલ્વ થઈ જાય પછી ગુંચવાડો બહુ ના થાય ત્યાં પ્રોબ્લેમ આવે જ નહીં કોઈક દાદા હજુ તો એવા ખાસ પ્રોબ્લેમ નથી આવ્યો નસીબદાર છે કે આપણું કયું જ માન્યા કરે છે નસીબદાર છે કે આપણું કયું જ માન્યા કરે છે નથી વાળ મતભેદ પડતો વાઈફ બધું કેમનું કહેલું માને છે ક્રાંતિ બહુ રહે છે બહુ પાછી દાદા પેલું રોજ કચકચ કરતું હોય એને ના લાગે અને કોક દાડો જો બન્યું ના એ તો સારું છે થોડી વાર કચકચ કરે આપડે પડી વાતો ચાલે છે બદલી વાતો તમે ગમે છે વાતો સર્વિસ છે કે બધી જેનું સૂક્ષ્મ વેટ બધું ખરાબ થઈ ગયેલું હોય બિલકુલ બિલકુલ હલકું થઈ ગયેલું હોય લાઈટ વેટ એ બધે યાદ આવે ને તો યાદ ના આવે તે બધું યાદ આવે યાદ લાવવાના પડે મેરેજ આવીને ત્યાંથી રાત દાદા દેખાય દેખાય લોકોને એમને સપના બહુ દેખાય હજારો માણસો એને એક વાત સમજવી પડશે ને ત્યાં સુધી આ ફેલ ફેલ કરીશું અનંત અવતારથી ભટેક ભટેક કરીએ છીએ દોરી તો હાથમાં ઝલાયેલી ગુલાટ ખાઈ પછી ક્યાં થાય આ તો દોરી પારકા હાથમાં અને કંટાળો ચિંતા ગમે એટલો પાઉન્ડ હોય ગમે એટલી સુખ હોય પણ આખો ઉપાધિ મેં થયા કરે પછી છે પછી ઉપાધિ ને મટાડવા માટે દારૂ પીએ પણ દારૂ કેટલા વાગે એક 2.5 કલાક રહે પછી ઉઠી જાય બસ અને ઉપાધિ સાચો ભાઈ ત્રણ દિવસ સાચો ભાઈ કે ઉપાધિ ભૂલવા માટે દારૂ પીતા હોય છે રસ્તો નહીં બીજો રસ્તો ગયે નહીં કરે દારૂ પીવું એટલે પોતાની મેરેજ બેફાન થઈ ગયું એટલે દુઃખ યાદ ના આવે દેણું યાદ ના આવે એક બાજુ ભગવાન શું કે છે આ બેભાન શું છે ભગવાન માં આ બેભાન પણ બેભાન કરે અત્યારે ભગવાન છે નઈ તેને બધું પછી વ્યવહાર છે એટલે જેટલું બેભાન થાય જેમ ભાન આવે તેમ માણસ થાય બધું ભાન આવે તો દેવ થાય ઓછું ભાન થતું રહે એટલે ધારવ થાય શું એટલે આપણે એને ભાન ખોઈ નાખીએ જાણવાનું મનુષ્ય પણ એટલું જ છે તે ક્રિયાકારી છે આ તે સિગ્નેશન જ્યાં આપણે કર્મ બાંધી શકીએ કર્મ છોડીએ શકીએ અને બાંધી શકીએ બંને જગ્યા હતા આ જાનવરો બાનવરો મનુષ્ય સિવાય બીજા બધા દેખાય છે બધા જીવો કર્મ છોડે છે બાંધી શકતા નથી અને દેવ લોકો કર્મ છોડે છે બાંધી શકતા નથી નરગતિ ના લોકો કર્મ છોડે છે બધી શીખતા નથી આ મનુષ્ય લોકો કર્મ બાંધે છે એટલે મનુષ્ય માંથી બધી ગતિ જવાનો અધિકાર જાનવર માં જાય નરગતિ માં જાય દેવગતિ માં જાય મનુષ્ય માં આવે કારણ કે સજ્જનતા વાપરી હોય બધા લોકો આજુબાજુ કે ના સજ્જન પુરુષ જો સજ્જન છે જો દારૂ વાળી ટેવ ના હોય કોક દારૂ પીતો ઠીક છે પણ ટેવ ના હોય દારૂ તો એ સજ્જન છે લોકો કે છે માટે અહીં ફરી માણસ માં આવવાનું છે લખી લોકો આજુબાજુ પૂછે છે કેમ સજ્જન પૂછે અને એવો એવો ખરાબ હતા કે એ જીજાન થવાનું હિન્દુસ્તાન ભેળસેળ કરે છે ઘી તેલ ભેળસેળ કરે ઘી ભૂલ કરે છે એ બધાને ગાળો જેવો ફાયદો છે મેં કહ્યું કારણ કે એનું રિઝર્વેશન તો થઈ ગયું છે જાનવરમાં શું હકનું કઈ પણ લેવાઈ લેવું એ જાનવરમાં જવું પડશે હકનું વાપરે તો મનુષ્યમાં આવે પોતાના હકનું પછી સ્ત્રી પોતાની હકની હોય બીજી બધું મનુષ્ય પણ કરવું અને પોતાનું સુખ બીજાને આપી દે કાંતિલાલ તમારું સુખ તમે સુખ્યા હોવ તો તમારું સુખ તમારે મને એમ થાય કે અમને અડચણ છે તો વધારે તમે બધા સુખ વહેંચો વહેંચી ખાવ તમે આપો બીજાને તો તમે સુપર હ્યુમન કહેવા આપણે નહીં ભોગવે ચાલતી પડે એને તો સુપર હ્યુમન એ કેટલા સુપર હ્યુમન છે પોતાનું સુખ બીજા ને આપી દેવાય તો કોક એટલે આ રીતે બનતા હોતી ના રીતે કોક નીકળે ઇન્ડિયામાં દીકરે પોતાને અંગત જાતિ બેન પૂછે છે બેન પૂછે કઈ રીતે સુખ આપે તો સુપર હ્યુમન કહેવાય નામ નથી લખતા શું છે અહિયાંથી જે લોકો દાન આપે છે આ આપણો ફ્લેટ છે કોઈ બહાર થી આવ્યો હોય એને રહેવા જગ્યા ના મળતી હોય પછી કે છે મને પૈ રહેવા દો તો આપડે એક રૂમ માંથી કાઢી આવીએ અને આનંદ થી આપીએ પોતાનું સુખ આપી દેવાય નાખે અને હવામાન આપી દે તો એ સુપર હ્યુમન કહેવાય પારકા હારું જીવતો હોય એ સુપર હ્યુમન પોતાના માટે જીવતો ના હોય પારકા માટે જીવતો હોય એ સુપર હ્યુમન ઇન્ડિયામાં ખરાક કોઈ કોઈ ઇન્ડિયામાં બહુ ઘણા છે કેમ ના પડે બહુ જાત ના બીજાનું સુખ પોતે ભોગવી લે, પોતાનું સુખ પોતે ભોગવે, બીજાને પોતાનું સુખ આપે નહીં અગર બીજા લઈ લે નહીં તો ત્યાં માનુષ થાય. વ્યવહાર ચોખ્ખો હોય એ માનુષ ચોખ્ખો, વ્યવહાર લેવું દેવું બધું ચોખ્ખું, કોઈને દુઃખ ના કરે એવું વ્યવહાર ભાઈ પોતે પોતાનું સુખ ભોગવે. તમે તમારું સુખ કોઈને આપી દીધેલું ખબર પડે એવું યાદ ના રાખ્યું હોય, એવું યાદ પણ ના રાખ્યું હોય યાદ રાખશે તો શું વાંધો છે, એવું રહેતો વાંધો છે. ખરાબ થયું હોય તો યાદ રાખવાનું, સારું થયું યાદ રાખવાનું, સારું થયું એટલા માટે કે ફરી એવું કરવાનું મન થાય, આપણને ખોટું થયું એટલા માટે ફરી ન કરવાનું મન. બેસતા ના પછી કોઈ ડર વાંધો નહીં, આપડે એ તો ઉપર ડર વાંધો નહીં, વાંધો નહીં પગે વાંધો નહીં આપડે. શાંતિ ની જરૂર છે પછી, એ પછી શાંતિ ની જરૂર છે, મુંબઈ માં જઈને 3 રૂમ હતી, પાંચ રૂમ આવે તો બધા દાદા મન સંતોષ, પાંચ માં ગયો અહીંયા છે ને બીક બહુ છે દાદા, જમવા બોલાયા હતા પેલી ભાઈ કે છે આપડે પાંચ રૂમ માં શું મજા એ પછી ઉપાધી ભાઈ લેતી પાર નથી આવે સચિદાનંદ એમના દીકરી ને જમે ત્યાં હ્યુસ્ટન માં પોતાને બહુ નથી જોયું, બીજા લોકો નું જોયું છે, પોતાને બહુ નથી થયું. તે જ તો ને, પોતાને નથી ને, તમે જાતે દુઃખ ને જોઈ લો ને, દુઃખ તો જોયેલું છે ને, ત્યાં જોયેલું નહી જોયેલું, કોને કેવું દુઃખ, એ કોને દુઃખ કોને કેવાય, એ કોને એકલી ખાઈ જતી હોય તો એમ ભાગી ના જાય, એ દુઃખ બધું એકલી ખાઈ જાય. હા અમારે એક બેઠા હોય ને, કોને સુખ કહેવાય? મગજમાં શાંતિ હોય એ સુખ. શાંતિ મતભેદ પડતો નથી તારે? બઉ નહી, થોડી એક શાંતિ જતી રહે છે. એના કરતા પાણી ના હકે મતભેદ કરે ને એની ભાગ. પાણી ગયા પછી શું કરવું? હવે હવે તો પાણી ગયા, હવે શું કરવું? પાણી ગયા પછી ઉપાય હોય છે દુઃખ ના થાય. એ કલ્પિત સુખ કેવાય. કેવું સુખ તો સનાતન હોય, તૂટે નહી. એટલે સુખ તમે જોયેલું છે જગતે? આ તો કલ્પિત સુખ. આ ઘડિયાળ હાથ માંથી પડી જાય, ઘડિયાળ લઈ લીધા તો દુઃખ ના થાય? મારે દુઃખ થાય, મારે દુઃખ થાય. એવું કહો છે સારું ફરી કાઢી. એ જગ્યા હોય ખરી જ્યાં સુખ કોઈ દુઃખ આવે ને? બેન સીધો હોદો મળ્યો. એક પરાતી એક કાદુ લોડો, બે સીધો હોદો મળ્યો. જઈને એટલે પરાતી લોડો તું સંસારમાં છૂટું થવાની ઈચ્છા થતી નથી. આ બધી ભાગીદારી કરતા માથા ભોયા માથા ભી ગરના છે. બધી આ તૂટતી જાય તો બઉ સારું પડે ને, ગમે ને તૂટી જાય તો સંપૂર્ણ છૂટી જવું. એમને મુક્તિ આ બધા વર્ગણ વર્ગ્યા હશે, અંધકારમાં આ વર્ગ્યું તે વર્ગ્યું. આવું એકલી વર્ગી હતા હારી પણ જોડે એકલી ફેરી આવી. હું માસી આવું થયું, ફોય આવું થયું, કાકી આવું થયું, કેટલી આવું થતી આવે જેમ તે આવું થતી આવે. તારા જઈને બહુ આવું ના હોય ને? મારી ભગવાન હતી ભગવાને કઈ ચાલ બનાવી હતી ખબર નથી કે અચ્છા પણ ભગવાને બનાવી વાત તો હતી ને કોઈ સાચી કોઈ સાચી જગ્યા ની વાત મારી છે ગપુ જાણે ખાલી કલ્પના કરું છું હા તો ખાલી કલ્પના કરું છું કલ્પના જ કરું છું ખાલી લોકો વાત કરી છે ને તને કે ભગવાન બનાવી છે હા હા તો ભગવાને બનાવ્યું હોય તો પછી એની શરૂઆત તો થઈ જાય ને બનાવનાર બનાવવાની વસ્તુ ની શરૂઆત થઈ ના થાય શરૂઆત થઈ ગયેલી છે ને અને શરૂઆત થઈ એટલે પછી એને હેન્ડ આવે ના આવે જે વસ્તુ શરૂઆત થઈ તેને હેન્ડ આવે ના આવે તો આ શરૂઆત ને હેન્ડ વાળી આ જગત નથી અનાદિ અનંત છે કેવું છે અનાદિ અનંત એટલે શરૂઆત તેની થાય નહી હેન્ડ આવે નહી એવરલાસ્ટિંગ કેવું સમજાય છે અને લોકો કદાચ ભગવાને બનાવ્યું એમ કે છે તે લોકો પાસે પૂછે છે તો ભગવાને કોને બનાવ્યું આ લોજિક વાળા એવું પૂછે જો ભગવાને બનાવ્યું તો ભગવાને કોને બનાવ્યું પાસે તેલ બહાર ના આવે એટલે તે આ તો વિજ્ઞાન થી પૂછેલું છે કે ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટ સેલ્ફ ધેર આર ટુ વ્યુ પોઈન્ટ ટુ સોલ્વ ધીસ પઝલ આ પઝલ સોલ્વ થઈ જાય ચૂકી રહી શું નામ કહ્યું એને રમેશ ખરેખર રમેશ શું રમેશ ખરેખર શું કે રમેશ રમેશ છે એનું નામ છે રમેશ ધણી નહી ધણી હાથું કે રમેશ ભાઈ ના હાથું રમેશ હતો કોઈનો મામો થાય કોઈનો કાકો થાય કોઈનો ભાઈ થાય કોઈનો ભતીજો થાય એ બધું કેટલી પ્રકારના એ બધું સાચું કે રમેશ સાચું રમેશ તારું નામ છે માય નહીં બીજ રમેશ તો આ કહેનાર કોણ આય હું પોતે આય હા પણ હું પોતે કોણ પણ રમેશ રમેશ તારું નામ મારો આત્મા માય નહીં બીજ રમેશ એ મારો આત્મા અપમાન કરે તો તને વાંધો નહી તું આત્મા થયેલો છે પછી તને શું વાંધો કે જો આત્મા થયો નથી જો આત્મા થયેલો હોય તો રમેશ ને વાંધો ના આવે બરોબર સમજ પડી ને જો તમે આત્મા થયો તો રમેશ ને ગમે તે કહેતો તમને વાંધો નહીં જો રમેશ છે તો તમે આત્મા થયા નથી શું કરી છે હવે બોલો રમેશ ભાઈ બોલતો નથી આત્મા પણ થવું જોઈએ ને એમને થયા વગર ચાલતી ના ચાલે પછી રમેશભાઈ ને ગમે તે કે હરકત ના આવે by relative viewpoint you are Ramesh by real viewpoint you are Atma પણ તો આત્મા થવું જોઈએ ને થયો નથી નહી. બેન પૂછે છે આત્મા ને ઓળખવા માટે કયા લક્ષણો જાણવા જોઈએ, આત્મા ને ઓળખવા માટે કયા લક્ષણો જાણવા જોઈએ, આત્મા ને ઓળખવા. શું લક્ષણ છે કો? ખબર નથી મને એટલે તમને પૂછું છું. ગીતામાં કયા લક્ષણો કે બારે બારી શકાતો નથી? આત્માને બારીએ તો ગમે તે વસ્તુ બારે નહી. સમજ ભાઈ ને? અંદર ભળી બેન. પછી બીજું કયું, બીજો ગુણ કયો? પાણી થી પલળે એવો નથી કે એવા. વોટરપ્રૂફ ને ફાયર પ્રૂફ તો ઘડિયાળ નીકળ્યા પછી, એટલે લોકો સમજી ગયા ઘડિયાળ જેવો છે. આત્મા તમે તને હાથમાં આપીશ ને ત્યાર પછી ગુણો તું ગુણો હવી તારે આત્મા તને પ્રગટ છે. તને હવે થયું ને તારે પ્રગટ કરવો છે ને, મોક્ષ જવું છે ને? તારી બેન તો કે બધું મને મળી ગયો, મો કેવો મળી ગયો? બેન કે છે કે શ્રીમદજી એ કહ્યું છે કે સદેહ જ મોક્ષ છે, તો એવો મોક્ષ જોઈએ છે. માતે એવો મળ્યો ને, પણ એને બેન ને મળ્યો ને? હા, એને મળી ગયો. એ તો પણ એવો મોક્ષ તો એટલો બધો, એ તો એ જમીન છે ને મુંબઈ ની, તે બહુ સરસ છે. એવો મોક્ષ તો મળે છે, અહીં થોડો કાતે મળે. અમે પાકું કરવા તો આવી જઈશું ત્યાં, કે અમે પાકું કરો ત્યાં આવી જઈશું. અને પેલા દીક્ષા આપે છે ઘેરથી ના જવાનું. અમે ઘરને રહેવાનું છૂટ, કારણ ઘરના માણસના મનમાં દુઃખ થાય અને આપડે મોક્ષ થાય ખાય નઈ એવું. ઘરના માણસને સમાધાન તો જોઈએ ને. ઘેરથી નાચ્યા ત્યાંથી મોક્ષ થાય ભાઈ? આ બધા કકાર મૂકીને નાચ્યા જઈએ આપડે, શાંતિ ના મળે. દીક્ષા લેવાનો બહુ વિચાર થાય ને? થાય તો છે દાદા. પછી તમે આજ્ઞા આપીએ તો પાડીએ ને. સર ભાઈ ને આ લોકોને સમજણ પુસ્તકો આપજો, કારણ કે આ સમજી છે કે બધું કાઢે લાવજે. નાના નાના પુસ્તક કાઢ્યા છે તમે બંધ રાખો ને હમણે જતે મુંબઈ આવતા એટલે આપીશ તમે હમણે બંધ રાખો બઉ મોહ નહીં બેન તું સગા થાય મોક્ષ નો માર્ગ બધો હાર્ટ નો બુદ્ધિ નો નથી બુદ્ધિ એ તો દફડા જ માર્યા આવતા જેની પર આટલો વિશ્વાસ રાખ્યો તો હજી આટલા હાર બે એક બાજુ શું બાકી રાખીએ પૂછ્યું દાદા ખબર છે કેવાય સંસાર આપતો પુરુષ નો હશે સંસારમાં સર્વસ્વ રીતે વિશ્વાસ કરાય કે અને ફેર મોક્ષે જતા ફરી મોક્ષે પહોંચાડતો ફરી વિશ્વાસ કરાય કે બોલો તો આગળ આપણે બાકી રાખેલા શું થાય તો આગળ ચાલે નહી અત્યારે આ બધા જઈને છોડી દીધું તો આગળ પડી ગયો નહી તો એ થોડું બાકી રાખે તો વે થઈ પડે મુંબઈ બધા જઈને છોડી દીધું ક્યારે મારા તીર્થંકર કે છે અમારે થવું નથી પણ એ કર્યા વગર રહ્યા ને અમને એવું છે જેવું જેવું ધારે જેવું કલ્પે એવું ફળ મળે એવું છે કેવું બાકી અમે કહીએ ભગવાન ની પ્રગટ છે જ્ઞાની પુરુષ એવું અમે ધ્યાન વર્ગ કહી દઈએ ભગવાન કરી દીધી કઈક વસી વાળી બુદ્ધિ નથી બુદ્ધિ ને કઈ રીતે પહોંચી વાય બુદ્ધિ બધી જાત ને બતાવે અત્યારે અહીંયા આવી તું બહુ સહન હતા નક્કી તારી બેને હાથે હશે દેખાડી દીધો સારી લાગે એ બેને ઉચ્ચાર તો બહુ પાકી તો પાકી બહુ દાદા હું પાકી છું પાકી છું કે જે હું પાકી છું અમે ટ્રાય કરી જોઈ તમે નહોતા તો મેં થોડી ટ્રાય કરી એટલે બે ત્રણ વાર સમજ પડી મેં કીધું અહીંયા આપણું કામ નથી એમ હા બરોબર છે એટલે કેવું પડ્યો મારે કે હું બહુ કઈ નથી જાણતો જે જાણું છું આટલું જ છે હા બરોબર છે બરોબર અહીંયા 11 વાગ્યા સુધી બે સત્સંગ કરવા આમની સાથે આવીને અગાઉથી કદું જબરું નહી શબ્દ કેવા નીકળે દેખો હા અને જોવાનું તો આખો દેહ ગંધાય છે કે છે આ દેહ ગંધાય છે મારો દેહ મને ગંધાય છે પછી બીજા નો દેહ મને ભેગો સીધાઈ છે ગંધાય કરું ગંધાય કર હા હા બસ.